મિત્રો, જ્યારે આપણે કહીએ છીએ કે મને બધું જ આવડે છે, એ સમયે આપણો વિકાસ તરત જ અટકી જાય છે. પણ જ્યારે આપણે સ્વીકારીએ છીએ કે હું હજુ શીખી રહ્યો છું, ત્યારે જ સાચી પ્રગતિ શરૂ થાય છે. સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડી પણ કહેતા હતા કે તેઓ દરેક મેચમાં કંઈક નવું શીખતા રહેતા. એપીજે અબ્દુલ કલામ સાહેબ જીવનભર વિદ્યાર્થી બનીને રહ્યા હતા. મિત્રો, જ્ઞાન ત્યારે જ આવે જ્યારે અહંકાર બહાર જાય છે. ખાલી વાસણમાં જ પાણી ભરી શકાય, ભરેલામાં નહીં. આજે આપણે પોતાને પૂછીએ, શું હું ખરેખર શીખવા તૈયાર છું કે હું ફક્ત સાબિત કરવા ઈચ્છું છું કે હું જાણું છું? મિત્રો, યાદ રાખીએ, શીખનાર ક્યારેય નાનો નથી હોતો. પણ હું બધું જાણું છું એવું માનનાર ક્યારેય મોટો બનતો નથી. સો કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ.